વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 44મો સર્ગ. શ્રીરામ દ્વારા મારીચનો વધ અને એના દ્વારા સીતા અને લક્ષ્મણના પોકારનો અવાજ સાંભળીને શ્રીરામની ચિંતા. લક્ષ્મણને આમ આદેશ આપીને રઘુકુળનો આનંદ વધારનારા મહાતેજસ્વી શ્રીરામચંદ્રજીએ સોનાની મૂઠવાળી તલવાર કમરમાં બાંધી લીધી. ત્યાર પછી મહાતેજસ્વી રઘુનાથજી ત્રણ સ્થાને વળેલા પોતાના આભૂષણરૂપ ધનુષ્યને હાથમાં લઈને પીઠ પર બે તરકસ બાંધીને ત્યાંથી ચાલી નીકળ્યા. રાજાધિરાજ શ્રીરામને આવતા જોઈને એ વનના મૃગોનો રાજા કાંચન મૃગ ભયનો માર્યો સંતાઈ ગયો. પરંતુ પાછો તરત જ એમની નજર સમક્ષ આવી ગયો. ત્યારે તલવાર બાંધીને અને ધનુષ્ય હાથમાં લઈને શ્રીરામ જે બાજુ પેલો મૃગ હતો એ તરફ દોડ્યા. ધનુર્ધર શ્રીરામે જોયું. એ પોતાના રૂપથી સામેની દિશાને જાણે જળાહળા કરી રહ્યો હતો. એ મહાન વનમાં એ વારંવાર પાછળ જોઈ જોઈને આગળ ભાગી રહ્યો હતો. ક્યારેક છલાંગ મારીને ઘણે દૂર નીકળી જતો અને ક્યારેક એટલો નજીક દેખાતો કે હાથેથી પકડી લેવાનો લોભ ઉત્પન્ન કરી દેતો હતો. ક્યારેક ભયભીત, ક્યારેક ગભરાયેલો અને ક્યારેક આકાશમાં ઉછળતો દેખાતો હતો. કદી વનના કોઈ સ્થાનોમાં છુપાઈને અદ્રશ્ય થઈ જતો હતો. જાણે શરદ ઋતુનું ચંદ્રમંડળ મેઘખંડોથી ઢંકાઈ ગયું હોય. એક ઘડીમાં એ નજીક દેખાતો અને પાછો ઘણા દૂરના સ્થાને ચમકી ઉઠતો હતો. આમ પ્રગટ થતો અને છુપાતો એ મૃગરૂપધારી મારીચ શ્રી રઘુનાથજીને એમના આશ્રમથી ઘણે દૂર ખેંચી લઈ ગયો. એ વખતે એનાથી મોહિત અને વિવશ થઈને શ્રીરામ થોડા કુપિત થઈ ગયા અને થાકીને એક જગ્યાએ છાયાનો આશ્રય લઈને લીલા લીલા ઘાસવાળી ભૂમિ પર ઊભા રહી ગયા. આ મૃગરૂપધારી નિશાચરે એમને ઉન્મત્ત જેવા કરી દીધા હતા. થોડી જ વારમાં એ બીજા મૃગોથી વેટળાયેલો પાસે જ દેખાયો. શ્રીરામ મને પકડવા ઈચ્છે છે એ જોઈને એ પાછો ત્યાંથી ભાગ્યો અને ભયનો માર્યો ફરી તત્કાળ અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી ફરી દૂરના વૃક્ષ સમૂહ પાસેથી નીકળ્યો. એને જોઈને મહાતેજસ્વી શ્રીરામે એને મારી નાખવાનો નિશ્ચય કર્યો. ત્યારે ત્યાં ક્રોધિત થયેલા બળવાન રાઘવેન્દ્ર શ્રીરામે તર્કસમાંથી સૂર્યના કિરણો જેવું તેજસ્વી એક પ્રજ્વલિત અને શત્રુ સંહારક બાણ કાઢીને એને પોતાના સુદૃઢ ધનુષ્ય પર મૂક્યું અને એ ધનુષ્યને જોરથી ખેંચીને એ મૃગને જ લક્ષ્ય કરીને ફૂફાડા મારતા સાપની જેમ શરણન કરતું એ તેજસ્વી અને પ્રજ્વલિત બાણ જે બ્રહ્માજીએ બનાવ્યું હતું છોડી દીધું. વર્જ જેવા તેજસ્વી એ ઉત્તમ બાણે મૃગરૂપધારી મારીચના શરીરને ચીરીને એના હૃદયને પણ વીંધી નાખ્યું. એના ઘાથી આતુર થઈને એ રાક્ષસ તાળ જેટલો ઉછળીને પૃથ્વી પર પડી ગયો. એનું જીવન સમાપ્ત થઈ રહ્યું હતું. એ પૃથ્વી પર પડ્યો ભયંકર ગર્જના કરવા લાગ્યો. મૃત્યુ સમયે મારીચે પોતાના બનાવટી શરીરને છોડી દીધું. પછી રાવણના વચનો સ્મરીને રાક્ષસે વિચાર્યું, ક્યાં ઉપાય સીતા લક્ષ્મણને અહીં મોકલે અને સુના આશ્રમમાંથી રાવણ એને હરી જાય. રાવણના બતાવેલા ઉપાયને કામમાં લેવાનો સમય આવી પહોંચ્યો છે એવું સમજીને એણે શ્રીરામચંદ્રજીના જેવા સ્વરમાં અરે રે સીતા, અરે રે લક્ષ્મણ કહીને પોકાર કર્યો. શ્રીરામનો અનુપમ બાણથી એનું ચર્મસ્થાન વિંધાઈ ગયું હતું. તેથી એ મૃગરૂપનો ત્યાગ કરીને એણે રાક્ષસનું રૂપ ધારણ કરી લીધું. પ્રાણ ત્યાગ કરતી વેળાએ મારીચે પોતાનું શરીર બહુ મોટું બનાવી લીધું હતું. ભયંકર દેખાતા એ રાક્ષસને જમીન પર પડીને લોહીથી લથપથ થઈને ધરતી પર આળોટતો અને તરફડતો જોઈને શ્રીરામને લક્ષ્મણની કહેલી વાત સ્મરી આવી. અને તેઓ મનમાં જ સીતાની ચિંતા કરવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા, અહો, જેવું લક્ષ્મણ પહેલાં કહ્યું હતું એ મુજબ આ ખરેખર મારીચની માયા જ હતી. લક્ષ્મણની વાત સાચી પડી. આજે મારા દ્વારા આ મારીચ જ હણાઈ ગયો. પરંતુ આ રાક્ષસ ઊંચા સ્વરે અરે રે સીતા, અરે રે લક્ષ્મણનો પોકાર કરીને મર્યો છે. એના અવાજને સાંભળીને સીતાની સ્થિતિ કેવી થઈ જશે અને મહાબાહુ લક્ષ્મણની પણ સિંહ દશા થશે એ વિચારીને ધર્માત્મા શ્રીરામના રૂંવાટા ઊભા થઈ ગયા. એ સમયે ત્યાં મૃગરૂપધારીએ રાક્ષસને મારીને અને એનો એ અવાજ સાંભળીને શ્રીરામના મનમાં વિષાદજનિત તીવ્ર ભય પેશી ગયો. એ લોકવિલક્ષણ મૃગનો વ્રદ્ધ કરીને તપસ્વીના ઉપયોગમાં આવવા યોગ્ય ફળમૂળ વગેરે લઈને શ્રીરામ તરત જ જનસ્થાનની નજીક આવેલા પંચવટી સ્થિત પોતાના આશ્રમ તરફ ઉતાવળા ચાલ્યા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 44મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.